શ્રીમદ્ ભાગવત પાંચમો સ્કંધ વીસમો અધ્યાય અન્ય છ દ્વીપોનું તથા લોકાલોક પર્વતનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, હવે પરિમાણ, વિસ્તાર, માપ, લક્ષણો અને સ્થિતિ અનુસાર પ્લક્સ વગેરે અન્ય દ્વીપોના દેશ વિભાજનનું વર્ણન કરવામાં આવે છે. જેવી રીતે મેરુ પર્વત જંબુદ્વીપથી ઘેરાયેલો છે, તેવી જ રીતે જંબુદ્વીપ પણ પોતાના જેટલા જ પરિમાણ અને વિસ્તારવાળા ખારા સમુદ્રથી ઘેરાયેલો છે. વળી જે રીતે ખાઈ બહારના ઉપવનથી ઘેરાયેલી રહે છે, તેવી જ રીતે ખારો સમુદ્ર પણ પોતાનાથી બમણા વિસ્તારવાળા પ્લક્સ દ્વીપથી ઘેરાયેલો છે. જંબુદ્વીપમાં જેવડું મોટું જંબુ એટલે જાંબુડાનું વૃક્ષ છે, તેટલા જ વિસ્તારવાળું અહીં સુવર્ણમય પ્લક્સ અંજીરનું વૃક્ષ છે. એને જ કારણે આનું નામ પ્લક્ષ દ્વીપ પડ્યું છે. અહીં સપ્તજીવહા અગ્નિદેવ વિરાજમાન છે. આ દ્વીપના અધિપતિ રાજા પ્રિયવ્રતના પુત્ર ઇદ્મજીવહ મહારાજ હતા. તેમણે જ આને 7 વર્ષો એટલે ખંડોમાં વિભાજિત કર્યો અને તે ખંડો નામ જેવા જ નામવાળા પોતાના પુત્રોને સોંપ્યા અને પોતે અધ્યાત્મ યોગનો આશ્રય લઈને ઉપરત થઈ ગયા. તે દેશોના નામ છે શિવ, યવસ, સુભદ્ર, શાંત, ક્ષેમ, અમૃત અને અભય. આ દેશોમાં પણ 7 પર્વતો અને 7 નદીઓ પ્રસિદ્ધ છે. ત્યાં મણિકૂટ, વ્રજકૂટ, ઇન્દ્રસેન, જ્યોતિષ્માન, સુપર્ણ, હિરણ્યષ્ઠિવ અને મેઘમાલ આ 7 મર્યાદા પર્વતો છે તથા અરુણા, નૃમણા, આંગિરસી, સાવિત્રી, સુપ્રભાતા, ઋતંભરા અને સત્યંભરા આ 7 મહાનદીઓ છે. ત્યાં હંસ, પતંગ, ઉર્ધ્વાર્યન અને સત્યાંગ નામના 4 વર્ણો છે. આ નદીઓમાં સ્નાન કરવાથી રજોગુણ અને તમોગુણ ક્ષીણ થતા રહે છે. તેમનું આયુષ્ય 1000 વર્ષનું હોય છે. તેમના શરીરોમાં દેવતાઓની જેમ થાક, પરસેવું વગેરે થતા નથી અને સંતાનોની ઉત્પત્તિ પણ તેમના જ જેવી થાય છે. તેઓ ત્રૈવિદ્યા વડે 3 વેદોમાં વર્ણવેલા સ્વર્ગના દ્વારભૂત આત્મસ્વરૂપ ભગવાન સૂર્યની ઉપાસના કરે છે. તેઓ કહે છે એટલે પ્રાર્થના કરે છે કે જેઓ સત્ય અનુષ્ઠાનને યોગ્ય ધર્મ અને ઋત પ્રતીત થતો ધર્મ, વેદો અને શુભ તથા અશુભ કર્મફળના અધિષ્ઠાતા છે, તે પુરાણ પુરુષ વિષ્ણુ સ્વરૂપ ભગવાન સૂર્યના શરણમાં અમે જઈએ છીએ. પ્લક્ષ વગેરે 5 દ્વીપોમાં બધા જ મનુષ્યોને જન્મથી જ આયુષ્ય, ઇન્દ્રિયો, મનોબળ, ઇન્દ્રિય બળ, શારીરિક બળ, બુદ્ધિ અને પરાક્રમ સમાન રૂપે સિદ્ધ થયેલા હોય છે. લક્ષદ્વીપ પોતાના જેટલા જ વિસ્તારવાળા શેરડીના રસના સમુદ્રથી ઘેરાયેલો છે. તેની આગળ તેનાથી બમણા પરિમાણવાળો શાલમલી દ્વીપ છે, જે એટલા જ વિસ્તારવાળા મદિરાના સમુદ્રથી ઘેરાયેલો છે. આ શાલમલી દ્વીપમાં પ્લક્ષ દ્વીપના પ્લક્ષના વૃક્ષ જેવડું જ શાલમલીનું વૃક્ષ છે. કહે છે કે આ જ વૃક્ષ પોતાની વેદમય પાંખોથી ભગવાનની સ્તુતિ કરનારા પક્ષીરાજ ભગવાન ગરુડનું નિવાસસ્થાન છે તથા આ જ વૃક્ષ આ દ્વીપના નામકરણનું કારણ છે। આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ યજ્ઞબાહુ હતા, તેમણે જ આ દ્વીપના સુરચન, સોમનસ્ય, રમણક, દેવવર્ષ, પારિભદ્ર, આપ્યાયન અને અવિજ્ઞાત નામે સાત વિભાગ કર્યા અને તે એ જ નામના પોતાના પુત્રોને સોંપી દીધા। એમાં પણ સાત વર્ષ પર્વતો અને સાત નદીઓ પ્રસિદ્ધ છે। પર્વતોના નામ છે સ્વરસ, સતશૃંગ, વામદેવ, કુંદ, મુકુંદ, પુષ્પવર્ષ, સહસ્ત્રશ્રુતિ તથા નદીઓ છે અનુમતિ, સિનિવાલી, સરસ્વતી, કુહુ, રજની, નંદા અને રાકા। આ વર્ષોમાં રહેતા શ્રુતધર, વીર્યધર, વસુધર અને ઈશંધર નામના ચાર વર્ણોના લોકો વેદ મંત્રોથી વેદમય આત્મસ્વરૂપ ભગવાન ચંદ્રમાની ઉપાસના કરે છે, તેઓ પ્રાર્થના કરે છે। જેઓ કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં પોતાના કિરણોથી વિભાજન કરીને દેવતાઓ, પિતૃઓ અને સમસ્ત પ્રાણીઓને અન્ન આપે છે, તે ચંદ્રદેવ અમારું રંજન કરનારા રાજા રંજક થાઓ। આ જ પ્રમાણે મદિરાના સમુદ્રથી આગળ તેનાથી બમણા પરિમાણવાળો કુશદ્વીપ છે। અગાઉ કહેવાયેલા દ્વીપોના જેવો આ દ્વીપ પણ પોતાના જેટલા જ વિસ્તારવાળા ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે। આમાં ભગવાને રચેલું કુશ સમૂહનું એક વૃક્ષ છે, એના નામથી જ આ દ્વીપનું નામ કુશદ્વીપ જાણીતું થયું છે। બીજા અગ્નિદેવ જેવું તે વૃક્ષ પોતાની કોમળ શિખાઓના તેજથી બધી જ દિશાઓને પ્રકાશિત કરતું રહે છે। હે રાજન, આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ હિરણ્ય રહેતા હતા, તેમણે આ દ્વીપના સાત વિભાગ કર્યા અને તેમાંનો એક એક વિભાગ પોતાના સાત પુત્રો વસુ, વસુદાન, દ્રઢરુચિ, નાભિગુપ્ત, સ્તુત્યવ્રત, વિવક્ત અને વામદેવને આપ્યું અને પોતે તપ કરવા ચાલી નીકળ્યા। તે વિભાગોની સીમાઓ નક્કી કરતા સાત પર્વતો અને સાત નદીઓ છે। પર્વતોના નામ છે ચક્ર, ચતુશૃંગ, કપિલ, ચિત્રકૂટ, દેવાનિક, ઉર્ધ્વરોમા અને દ્રવિણ। નદીઓના નામ છે રસકુલ્યા, મધુકુલ્યા, મિત્રમિદા, શ્રુતિવિંદા, દેવગર્ભા, ધૃતચ્યુતા અને મંત્રમાલા। આ નદીઓમાં સ્નાન કરીને કુશદ્વીપના નિવાસીઓ કે જેઓ કુશળ, કોવિદ, અભિયુક્ત અને કુલક વર્ણના મનુષ્ય છે, જેઓ યજ્ઞ વગેરે કર્મ કૌશલ વડે અગ્નિ સ્વરૂપ ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે તથા આ પ્રમાણે સ્તુતિ કરે છે। હે અગ્નિદેવ, તમે પરબ્રહ્મને પ્રત્યક્ષ હવિ પહોંચાડનારા છો, તેથી ભગવાનના અંગભૂત દેવતાઓનું યજન કરીને તમે તે પરમ પુરુષનું જ યજન કરો। હે રાજન, પછી ઘીના સમુદ્ર ધૃત સમુદ્રથી આગળ તેના કરતાં બમણા પરિમાણવાળો કૌંચદ્વીપ છે। જેમ કુશદ્વીપ ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે, તેવી જ રીતે આ કોંચદ્વીપ પોતાના જ જેટલા વિસ્તારવાળા દૂધના સમુદ્રથી ઘેરાયેલો છે. અહીં ક્રોંચ નામનો એક ઘણો મોટો પર્વત છે, તેને જ કારણે આનું નામ ક્રોંચ દ્વીપ થયું છે, ક્રોંચ દ્વીપ દ્વીપ થયું છે. અગાઉના સમયમાં શ્રી કાર્તિકેય સ્વામીના શસ્ત્ર પ્રહારથી આનો કટિપ્રદેશ અને લતા નિકુંજ વગેરે નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા હતા, પરંતુ ક્ષીર સમુદ્ર એટલે કે દૂધના સમુદ્ર વડે સિંચાવાથી અને વરુણદેવ વડે સુરક્ષિત થવાથી આ પર્વત ફરીથી નિર્ભય થઈ ગયો. આ દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર મહારાજ ધૃતપૃષ્ઠ હતા. તેઓ મહાન જ્ઞાની હતા. તેમણે આને 7 દેશોમાં વિભાજિત કરીને તેમના પર તેમના જ જેવા નામવાળા પોતાના 7 ઉત્તરાધિકારી પુત્રોની નિમણૂક કરી અને પોતે સમસ્ત જીવોના અંતરાત્મા પરમ મંગલમય કીર્તિશાળી ભગવાન શ્રી હરિના પવિત્ર ચરણ કમળોનું શરણ લીધું. મહારાજ ધૃતપૃષ્ઠને 7 પુત્રો હતા. આમ મધુરુ, મેઘપુષ્ઠ, સુધામા, બ્રાજિષ્ઠ, લોહિતારણ અને વનસ્પતિ, તેમના વર્ષોમાં પણ 7 વર્ષ પર્વતો અને 7 નદીઓ હોવાનું કહેવાય છે. પર્વતોના નામ છે શુક્લ, વર્ધમાન, ભોજન, ઉપબહિણ, નંદ, નંદન અને સર્વતોભદ્ર. નદીઓના નામ છે અભયા, અમૃતૌઘા, આર્યકા, તીર્થવતી, વૃત્તિ રૂપવતી, પવિત્રવતી અને શુક્લા. તેમના પવિત્ર અને નિર્મળ જળનું સેવન કરનારા ત્યાંના પુરુષ ઋષભ, દ્રવિડ, દ્રવિણ અને દેવક નામના 4 વર્ણોવાળા નિવાસીઓ જળ ભરેલી અંજલી વડે આપો દેવતા એટલે કે જળ દેવતાની ઉપાસના કરે છે અને પ્રાર્થના કરે છે, હે જળ દેવતા, તમને પરમાત્મા પાસેથી સામર્થ્ય મળેલું છે. તમે ભૂહ, ભુવઃ અને સ્વઃ ત્રણેય લોકોને પવિત્ર કરો છો, કારણ કે તમે સ્વરૂપથી જ પાપોનો નાશ કરનારા છો. અમે પોતાના શરીરથી તમારો સ્પર્શ કરીએ છીએ, તમે અમારા અંગોને પવિત્ર કરો. આજ પ્રમાણે શિર સમુદ્રથી આગળ પોતાની ચારે બાજુ 32 લાખ જોજનનો વિસ્તારવાળો શાક દ્વીપ છે, જે પોતાના જેટલા જ પરિમાણવાળા દહીના સમુદ્રથી ઘેરાયેલો છે. આમાં શાક નામનું એક ઘણું મોટું વૃક્ષ છે અને એ જ આ પ્રદેશના નામનું કારણ છે. તેની અત્યંત મનોહર સુગંધથી આખો દ્વીપ મહેકતો રહે છે. તેના મેઘાતિથિ નામના અધિપતિ પણ રાજા પ્રિયવ્રતના જ પુત્ર હતા. તેમણે પણ પોતાના દ્વીપને 7 વર્ષોમાં વિભાજિત કર્યું અને તે 7 વર્ષોમાં તેમના જ જેવા નામવાળા પોતાના પૂર્વજવ, મનોજવ, પવમાન, ધૂમ્રાનિક, ચિત્રરેપ, બહુરૂપ અને વિશ્વધર નામના પુત્રોની અધિપતિ તરીકે નિમણૂક કરીને પોતે ભગવાન અનંતમાં દત્તચિત્ત થઈને તપોવનમાં પ્રયાણ કરી ગયા. અહીં વર્ષો કહેતા સમયની વાત નથી, વર્ષો કહેતા ખંડમાં વિભાજન કર્યા એવું. આ વર્ષોમાં પણ 7 મર્યાદા પર્વતો અને 7 નદીઓ છે. પર્વતોના નામ છે ઈશાન, ઉરુશૃંગ, બલભદ્ર, સતકેસર, સહસ્ત્રસ્ત્રોત, દેવપાલ અને મહાનસ, તથા નદીઓ છે અનઘા, આયુર્દા, ઉભય સ્પુષ્ટિ અપરાજિતા પંચપદી સહસ્ત્ર સ્તુતિ અને નિજ ધૃતિ તે વર્ષના ઋતવ્રત સત્યવ્રત દાનવ્રત અને અનુવ્રત નામના વર્ણોના મનુષ્યો પ્રાણાયામ વડે પોતાના રજોગુણ અને તમોગુણને ક્ષીણ કરીને મહાન સમાધિ વડે વાયુરૂપ શ્રીહરિની આરાધના કરે છે અને આ પ્રમાણે તેમની સ્તુતિ કરે છે. જેઓ પ્રાણ વગેરે વૃત્તિ રૂપી પોતાની ધજાઓ સહિત પ્રાણીઓમાં પ્રવેશીને તેમનું પાલન પોષણ કરે છે તથા સમસ્ત દ્રશ્ય જગતના જગત જેમના આધીન છે તે અંતર્યામી સાક્ષાત ભગવાન વાયુ અમારું રક્ષણ કરે. આજ પ્રમાણે દહીંના સમુદ્રથી આગળ તેની ચારે બાજુ તેનાથી બમણા વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે. તે ચારે બાજુઓથી પોતાના જેટલા જ વિસ્તારવાળા મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાં અગ્નિની જ્યોત જેવું દેદીપ્યમાન લાખો સ્વર્ણમય પાંખડીઓવાળું એક ઘણું મોટું પુષ્કર એટલે કે કમળ છે કે જેને બ્રહ્માજીનું આસન માનવામાં આવે છે. તે દ્વીપની મધ્યમાં તેના પૂર્વના અને પશ્ચિમના વિભાગોની સરહદ નક્કી કરતો માનસોત્તર નામનો એક જ પર્વત છે. એ 10,000 જોજન ઊંચો અને તેટલો જ લાંબો છે. તેના પર ચારે દિશાઓમાં ઇન્દ્ર વગેરે લોકપાલોની ચાર પુરીઓ એટલે નગર છે. એમના પર મેરુ પર્વતની ચારે બાજુ ઘૂમતા સૂર્યના રથનું સંવત્સરી રૂપી પૈડું દેવતાઓના દિવસ અને રાત એટલે કે ઉત્તરાયણ અને દક્ષિણાયનના ક્રમે હંમેશા ઘૂમ્યા કરે છે. તે દ્વીપના અધિપતિ પ્રિયવ્રતના પુત્ર વિતિહોત્ર પણ પોતાના રમણક અને ધાતકી નામના બે પુત્રોને બંને દેશોના અધિપતિ બનાવીને પોતે પોતાના મોટા ભાઈઓની જેમ જ ભગવાનની સેવામાં તત્પર રહેવા લાગ્યા હતા. ત્યાંના નિવાસીઓ બ્રહ્મ સાલોક્ય વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મો વડે બ્રહ્મારૂપ શ્રીહરિની આરાધના કરે છે અને આ પ્રમાણે સ્તુતિ કરે છે. જેઓ સાક્ષાત કર્મ ફળ સ્વરૂપ છે અને જેમની એક પરમેશ્વરમાં આજ પૂર્ણ સ્થિતિ છે તથા જેમની બધા લોકો પૂજા કરે છે તે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિના સાધનભૂત અદ્વિતીય અને શાંત સ્વરૂપ ભગવાન બ્રહ્મમૂર્તિને અમારા નમસ્કાર છે. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, આની આગળ લોકાલોક નામનો પર્વત છે. એ પૃથ્વીની બધી બાજુએ સૂર્ય વગેરે વડે પ્રકાશિત અને અપ્રકાશિત પ્રદેશોની વચ્ચે તેમનું વિભાજન કરતો ઊભો છે. મેરુ પર્વતથી શરૂ કરીને માનસોત્તર પર્વત સુધીનું જેટલું અંતર છે તેટલી જ ભૂમિ શુદ્ધ જળના સમુદ્રની પેલે પાર છે. તેનાથી આગળ સુવર્ણમય ભૂમિ છે જે દર્પણ જેવી સ્વચ્છ છે. એમાં પડેલી કોઈ વસ્તુ ફરી મળતી નથી. તેથી ત્યાં દેવતાઓ સિવાય અન્ય કોઈ પ્રાણી રહેતા નથી. લોકાલોક પર્વત સૂર્ય વગેરે વડે પ્રકાશિત ભૂખંડ અને અપ્રકાશિત ભૂખંડની વચ્ચે છે તેથી એનું નામ પડ્યું છે. લોકાલોક પર્વત સૂર્ય વગેરે વડે પ્રકાશિત ભૂખંડ અને અપ્રકાશિત ભૂખંડની વચ્ચે છે તેથી એનું આ નામ પડ્યું છે. એને પરમાત્માએ ત્રણેય લોકની બહાર તેમની ચારે બાજુની સરહદ રૂપે સ્થાપિત કર્યું છે. એ એટલો ઊંચો અને લાંબો છે કે ત્રણેય લોકને પ્રકાશિત કરનારા સૂર્યના કિરણોથી માંડીને ધ્રુવ સુદ્ધા સમસ્ત જ્યોતિમંડળના કિરણો પણ તેની એક બાજુથી બીજી બાજુ જઈ શકતા નથી. વિદ્વાનોએ પ્રમાણ લક્ષણો અને સ્થિતિ પ્રમાણે સમસ્ત લોકોનો આટલો જ વિસ્તાર બતાવ્યો છે. આ સમસ્ત ભૂગોળ ભૂમિ વિસ્તાર 50 કરોડ જોજન છે અને ચોથો ભાગ અર્થાત 12.5 કરોડ જોજન વિસ્તારવાળો આ લોકાલોક પર્વત છે. તેની ઉપર ચારે દિશાઓમાં સમસ્ત સંસારના ગુરુ સ્વયંભૂ શ્રી બ્રહ્માજીએ સમસ્ત લોકોની સ્થિતિ માટે ઋષભ, પુષ્કરચૂડ, વામન અને અપરાજિત નામના 4 ગજરાજની નિયુક્તિ કરેલી છે. આ દિગ્ગજોની તથા પોતાના અંશ સ્વરૂપ ઇન્દ્ર વગેરે લોકપાલોની વિવિધ શક્તિઓની વૃદ્ધિ માટે તથા સમસ્ત લોકો ભુવનોના કલ્યાણ માટે પરમ ઐશ્વર્યના અધિપતિ સર્વાંતર્યામી પરમ પુરુષ શ્રીહરિ પોતાના વિશ્વકસેન વગેરે પાર્ષદો સહિત આ પર્વત ઉપર બધી બાજુએ વિરાજે છે. તેઓ પોતાના વિશુદ્ધ સત્વને શ્રી વિગ્રહને કે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય વગેરે મહા 8 સિદ્ધિઓથી સંપન્ન છે તેને ધારણ કરેલા છે. તેમના કરકમળોમાં શંખ, ચક્ર વગેરે આયુધો સુશોભિત છે. આ પ્રમાણે પોતાની યોગ માયાથી રચેલા વિવિધ લોકો ભુવનોની વ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે તેઓ આજ લીલામય રૂપે કલ્પના અંત સુધી ત્યાં બધી બાજુએ રહે છે. લોકાલોક પર્વતના અંતર્વર્તી ભૂભાગોનો જેટલો વિસ્તાર છે તેના પરથી તેની બીજી બાજુના અલોક એટલે અપ્રકાશિત પ્રદેશના પરિમાણનું પણ વિવરણ સમજી લેવું જોઈએ. તેનાથી આગળ તો કેવળ યોગેશ્વરોની જ બરાબર ગતિ થઈ શકે, અર્થાત આનાથી વિશેષ તો માત્ર યોગેશ્વર જ જાણી શકે છે. હે રાજન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે બ્રહ્માંડનું જે કેન્દ્ર છે તે જ સૂર્યની સ્થિતિ છે. સૂર્ય અને બ્રહ્માંડ ગોલકની વચ્ચે બધી તરફથી 25 કરોડ જોજનનું અંતર છે. સૂર્ય મૃત અર્થાત મરેલા અચેતન અંડમાં વૈરાજ રૂપે વિરાજે છે, તેથી જ તેનું નામ માર્તંડ થયું છે. તેઓ હિરણ્યમય જ્યોતિર્મય બ્રહ્માંડમાંથી પ્રગટ થયેલા છે, તેથી તેમને હિરણ્ય ગર્ભ પણ કહે છે. સૂર્ય થકી જ દિશા, આકાશ, ધૂલોક એટલે કે અંતરિક્ષ, ભૂર્લોક, સ્વર્ગ અને મોક્ષના પ્રદેશો, નરક અને રસાતલ તથા અન્ય સઘળા ભાગોનું વિભાજન થાય છે. સૂર્ય જ દેવતા, તિર્યક, પશુપંખી, મનુષ્ય, સરિસૃપ એટલે પેટે ચાલનારા જીવ, લતા વૃક્ષ વગેરે સમસ્ત જીવ સમૂહના આત્મા છે અને નેત્રેન્દ્રિયના અધિષ્ઠાતા છે. 5મા સ્કંધ અંતર્ગત ભુવન કોષ વર્ણનમાંનો સમુદ્ર વર્ષ સન્નિવેશ પરિમાણ લક્ષણ નામનો 20મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જય